મરણ એ મોટા મોટું એ છે ને એ વખતે ઘરે જ નહીં આગળ પાસે અને એ દંતી ને આગળ પાસે ને અત્યારે અમથા અમથાય આપણને કહેજો ભાઈ આવી પડે એક ચીજ થઈ જાય અગાઉથી કઈ દીધું હતું કે કઈ એટલે અજ્ઞાની શું કરે કારણ કે તમે ત્યાં આગળ નૌકાર મંત્ર બોલતો બોલતો હશે આપડે કઈ નૌકાર મંત્ર બોલતો હોય પણ કે મનમાં છે કે નૌકાર મંત્ર તો બોલીશું પણ આ પેલું રહી ગયું તેને શું થશે જતી ઘર છોડી પડ્યા ત્યાં થયું એટલે હું જવાનું થઈને સરસ છોડી પડ્યા તમને કીધું હતું ને થોડી મારી પેરવાની રહી ગઈ ગઈ જોડાઈ જોડાઈ પડ્યા નીકળશે લાકડા માં ભેગું થવાની તૈયારી થઈ ત્યાં કે છોડી પડ્યા એટલે અજ્ઞાની હોય ને તને કીત એમાં જતું રહે આવું બધું કામ બંગલો બાંધવાનો તો તે રહ્યો પછી થઈ રહ્યું નહીં છોકરાને ભેગો ભેગો રહેવાનું જુદું જુદું ઘર કરી આવ્યું નહીં છોકરાને જુદું જુદું ઘર કરી આવ્યું નહીં ભેગ ભેગું રહ્યું આ બધી ઉપાધિ કરે ને પછી જીભ ભટેક ભટેક કરે અમને કહ્યું કશું ભાઈ ના કશું એમાં ભાઈ કહી જાય તું હા ભાઈ જ્ઞાન હાજર રહે છે છેલ્લી વખતે એમાં તો મીન મેઘ છે નહીં ને આ જ્ઞાન જ એવું છે કે તે વખતે હાજર અવશ્ય થાય ચાર કલાક પહેલા હાજર આગળ વધતી હોય બે ત્રણ વર્ષે જ્ઞાન જ્ઞાન થયા ને આ દેહ જાય પછી તત્કાળ બીજા ક્ષેત્ર માં જાય કે કઈ વર્ષમાં ટાઈમ લાગે દેહ જાય મહાત્મા નો દેહ જાય જે જીવ જાય તૂટી જાય પછી બીજા ક્ષેત્ર માં તાત્કાલિક જ જાય કે પાછો વચમાં કઈ સમય લાગે બધું તાત્કાલિક જ જવાનું કિંમત જ નહીં ને જતા વાર નહીં શું દે ના જઈ શકે અને કોઈ હિસાબ હોય પાંચ પચાસ વાર પછી અહીંયા આગળ બાકી રહી ગયો હોય કોઈ પછી ભલે કીર્તન કરતા પણ નાક માં જવું પડે ભગવાન ને મળ્યા તો જવું પડે એવું કઈ હિસાબ બંધ ગયો હોય પેલા બધાને બંધ જાય નઈ કોક ને બંધ જાય એવું બીજા બધા મુશ્કેલી નહી તો દર વર્ષથી તાવ ના આવે એક માથું પડી જાય નહી તો કલાક વર્ષું નથી કઈ નાખે ત્યારે તળાવ ખાટી પડે એ કહેવાય નહીં એટલે જ ભગવાન કહે છે કે જે તમે છો તે માનો ને તમે આ નથી ત્યાં શું માનો છો કે નહીં તો નથી એ તો ફાટી જશે તમે જવાનું તે બધા ટેક્સી મળી આવે બધા મળે બધા મળે દેહ નું મરણ તો કહેવાય દાદા, દેહ નું મરણ તો કહેવાય ને, દેહ નું મરણ તો કહેવાય ને. જગત તો અજ્ઞાની માણસ હતો તો બે જાત નું મરણ થાય, રોજ ભાવ મરણ થયા કરે, ક્ષણે ક્ષણે ભાવ મરણ, અને પછી છેવે તે દેહ નું મરણ થઈ જાય. પણ રોજ દે અમે મરણ મરણ નો પાન રોજ નહીં, ક્ષણે ક્ષણે ભાવ મરણ. તેથી કપાળ લખ્યું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કોણ કો રાખી, ક્ષણે ક્ષણે ભાવ નું મરણ થઈ ગયું. કપાળજી ના પુસ્તકો હતા તેમને હોવું, કારણ કે હું શાંતિલાલ થી જાય ને એ જ્ઞાન પલટાય નઈ ને ત્યાં, તમારે તો પલટાઈ ગયું ને, પાડોશી જેવું થઈ ગયું. ભગવાન એક વાક્ય સૂચવે છે કે બ્રહ્મ દો છે દાદા, દાદાજીની હાજરી માતા કુભે સર્વ ક્ષેત્રે, સર્વત્ર એકતા કરાવે મંત્ર, સર્વક્ષેત્રે આચર્યતા જ્ઞાન જ્ઞાન મૂળ પુરુષ, મોક્ષદાની કામે ચાલી આપે સ્વરૂપ, કોટિ જન્મે દુર્લભા છે મૂર્તિ મંત મોક્ષરૂપ, કોટિ જન્મે દુર્લભા છે મૂર્તિ મંત મોક્ષ. ચાર કાળ માં અલગ અસંયતા જ્ઞાની ગુરુ, ચાર કાળ માં અલગ અસંયતા જ્ઞાની ગુરુ, બ્રહ્માંડની આર પાર પારદર્શી જ્યોતિ સ્વરૂપ, બ્રહ્માંડની આર પાર સર્વ ક્ષેત્રે અનુપમા પ્રગટ જ્ઞાની દેહાતી, ક્ષેત્ર મહાવિદેહમાં ચાલી રહી ચર્ચા કુ, હિમંધર સ્વામીની સભા ગાય દાદ ગુણ, હિમંધર સ્વામીની સભા ગાય દાદ ગુણ, અન્ય શેતી તીર્થકારો હર્ષ જોઈ દાદાનુ, અક્રમે દાની ચૌદ લોકી ધર્મ સુ કળિયુગી સરેલા માલ જોઈ જાણી સાપ કરે અલૌકિક સિદ્ધિવંતા ક્ષીણ મોહે સરાજુ ધોરી માગે મહાકાશે મોક્ષ અતિશય કઠિન કર્મ ક્ષેત્રે ત્યાગી લિંગ વિના મોક્ષ અસંભવી માર્ગ છે ક્રમી અપવાદ માર્ગ છે મોક્ષ મિલે ક્રમી અપવાદ માર્ગ છે મોક્ષ મિલે મોક્ષ મળશે એમ સખી સૂર સૂક્ષ્મ સંજોગોને સંયોગો છે દાદાધીન સૂર સૂક્ષ્મ સંયોગોને સંયોગો છે તમે વશિષે જેને ચતુર્ગતિ જ્ઞાનાધીન તમે વશિષે જેને ચતુર્ગતિ જ્ઞાનાધીન તેથી મોક્ષ દઈ શકે છે સર્વોપરી સતાધી મોક્ષ દઈ શકે છે સર્વોપરી પ્રગટ થયા જિજ્ઞા સુના પ્રેમાધીન દેવલોકી રાજી તેને તીર્થપતિ મિત્ર છે દેહ સાથે હાજરીમાં મોક્ષ આપે નાનાથી દેહ સાથે હાજરીમાં મોક્ષ આપે નાનાથી ફક્ત મોક્ષ જાવું છે વાજે ભાવ કર્યા ફક્ત મોક્ષ જાવું છે ભાવનાથી પરિણામે મોક્ષ દાની અવતર્યા ભાવનાથી પરિણામે મોક્ષ દાની અવતર્યા મોક્ષ પામવાને ખપે ફક્ત મહી દાન ચર્યા નિજાત્મામાં લક્ષ દઈ અન દેવા કાઢી ગયા નિજાત્મામાં લક્ષ દઈ પરમ અર્થ આશ્ચર્યો સર્જી સાધે આપણને માન આપે એવું બને નઈ બકાલો બકાલો બોલીએ છીએ કે વાણિયા બધા બહાર નીકળ્યા હોય મારવા ના નીકળ્યા હોય ત્યારે વાણી બહાર નીકળે આવો લાગે મારવા જેવા લાગે મારે ના મારે માટે સારું બોલો સારું એ કરો આ જગત નું જવાથી જરૂર છે ત્યાંથી વાણી એવી સરસ બોલો ખરેખર મનોહર લાગે છે વાણી બોલે છે ઉત્તર કરો ચા આપતો હોય તો ના હાલ તને નહીં હાલ આપડા દટરી બોલો ને કે દપાઈ ના કે તને નહીં હાલ તે પાછો આપણે પસંદ દબડો પડે બીજો કપ અમને આવે આપણે એને આપીએ જેના વાણી વર્તન ને વિનય છે મનો આ તો સદગુરુ આપે છે ને કારણ પેલા પેપર માં આવે છે મન સદગુરુ આપ્યું છે શું આપે છે તારા બ્રહ્મ તું જ બ્રહ્મ કે ગયા છે આ બધું ના આ તું બધા આવે ત્યારે આવે તો તું બધું કેવું ના એટલા માંથી કઈ થોડો આનંદ થાય તેથી એ બધ જાય પણ પછી દાડો વાળે નહીં પાછા આપણે ગલી પછી કહીએ ને તૂટે થઈ જાય એમ તો તૂટી ગઈએ તો સમય થઈ જાય એ ભરમ ભરમ તે ભરમ શું કહ્યું છતાં એમ છે નામ જાય છે ને તો આપણે તો વૈજ્ઞાનિક છે તેથી તો ભગવાન આમ કરી બેઠા પગે પદ્માસન પદ્માસન ભાઈ આમ કરી બેઠા એ ભગવાન આ તો શું શીખવાડો તો સાયકલ કેસ કઈ કેસ કરવાનો તો ભાઈ સહજ રીતે ચાલી રહ્યું છે, ડફો ડફો ના કરી કે નથી ચલાવવું એવું ના બોલી, ચલાવવું છે એવું ના બોલી, શું કહે છે? ડખો દખલ કરી આપડે જઈએ ડિલિવરી આપડે કરાવીએ અને પછી મરજી પેલા ની માર્કેટ એવું હતું છે, કોક ની મરજી હતી આપડે કહેવાય આપડી મરજી. તમે ભગવાન ની મરજી નું શાક લાવો છો ને આડિયો તમારી મરજી ને લાવો છો અને આ હું મરજી કાગળ બાગળ આવેલો બધા ભગવાન નો કાગળ તો ક્યાંથી આવે છોકરો હમ થયો એકતાર છે એ સુખમાં જશે પછી દાડો કઈ ખરું હતો હમ આ બીજા કશું ના બને એવું નથી નઈ બધું બને અરે જોખમ કેટલા બધા છોકરા હોય પછી ઘડીઓ હોય બેન તમે શું કહે આવી શકે એ પૂછ્યો કરશો નહીં કે તમારા હિસાબ કેમ આવ્યા તમારા હિસે તમે છોકરા લે પછી પૂછાય કોઈ કોઈ ઉપકાર નથી કરતા કે શું કે છે ઉપકાર નથી કેવું સરસ જગત છે તમારા હાથમાં તમારો જોઈ લો ખરાબ તે ગણાય પછી તમારે ગયા પછી આ ગણાય પછી ચાલે ગણાય કા ચાલે તમારે કઈ ચિંતા નથી કારણ કે મારી રીતે ચાલે વધી ની મરી ગયા ત્યારે બીજા ચાલી મેં જોયું છે તો પણ એમ લાગતું વધી ની મરી જાય નહીં ચાલે બીજા તને શું થઈ જાય મહાવીર ભગવાન મરી ગયા તો અત્યારે આ જગત કોઈને ગોઠે એવું નથી જન્મ પેલા ચાલતે ચાલતે અટકે ના કોઈ દિલદારે તાપે છે સંસાર રે જન્મ પેલા પારણું ને મુવા પીછે લાકડા સગાવાના રાત કે તૈયાર રે વચ્ચે ડાળ જઈ જાય રે સગાવાના રાખે કે તમારે તો નાનામી નહીં ભાગતા કારણ છે નાનામી એ નાનામી ગયા છે ક્યાંથી નાનામી ગયા છે ખબર નહીં નાનામી કેમ છે ખબર નહીં પાપનું બદલા કર્યા એ ઘેરા દેવાય છે કેટલા જાત જાતના કોઈ નવરું હોય જોવા કોઈ નવરું ના હોય આ લોકો મૂરખ માનવા માની ત્યારે મન મનમાં એટલે અમારે શું શું જાણી જાણી થશે આ મને કીધું દવાખાને જોડે એકજણની દુકાન હતી અરે મને મારી બગરે મરીબીન જોડે દુકાન મરીબીન અને મને મળ્યો ટાવર આગળ તમને શું જોઈએ? એને ગાડી ભાવે લે આવી હશે ને ખબર ના પડે. ગાડી ભાવે ગામ બે દાખલો ચાલ્યા કરે બગડેલો બગડેલો. શું વિચાર કર્યો? બોલા આ મને કોણ શું કહે છે? કેટલા મોટા મોટા સાહેબ મુખ્યમાં કલેક્ટર જેવા અમલદારો બહાર નીકળે ને. પહેલા તો ઘોડાગાડીમાં આવતા જતા કેમ મોટર અમને રાખતા જતા જાતે બોલો જાતે મસ્ત કઈ જાય ચક્કર જશે. આ તો ફંકી રાખવાની વાત ઘરે નહીં એને ફંકી રાખવાની વાત એ મનમાં વિચાર કરવાનો છે. એ વિચાર બહાર નીકળી જાય ચક્કર વેચી જાય તો કઈ જાતનું આવે છે આ લીકેજ થઈ ગયું છે નહીં જાતે બોલે જાતે ખબર પડે એ તો મારું હશે જાણો છું એવું શું કરી ખબર છે આ ગીત ને હારું લખ્યું કહી રહ્યા બોલાવા શું દુઃખ પડે કે બાકી કઈ થવું છે તમને શું પડ્યું ખરું શું કહેવા પડ્યું માનીએ તો બધું છે ને તો કઈ નહીં માને તો એવું માને છે ને મને કઈ કહ્યું તમારે માની લો પછી તમારે બેંકમાં પડ્યા છે પણ તીજ મારું માનતું નહીં મનાય મનાય કહો નહીં માનતું એક પચીસ હજાર પડ્યા પચીસ હજાર કઈ ના કે છે ત્યાગ લગે પાછો આવજો કે પાછો આવ્યો ના પછી માને કેમ સુરતના લોકો બહુ આસ્થા આવે શાંતિ વાળા અને બહુ ખટપટ નહીં બહુ ભાંગે નહીં. 10-8-78 મામાની પોર બરોડા એના છોકરા કુમાર હતા હજારી હતા છોકરા કોણ હતા એટલે 1000-1000 માટે કઈ કામ હશે ને હેતુ દુનિયા બનાવવાને કઈ હેતુ છે ને ધંધો કરવો છે નવરા તો ના બેસી ગયો કોણ લાવતું છે તારી મને મને સપના આવે મારે તો શાંતિ થી એવું હોય, પણ સપના એવા કરે મારી કઈ ઈચ્છા ના હોય. ખબર નહી આવે, ખબર નથી. હિન્દુસ્તાન માં સન્યાસી કેટલા છે? હિન્દુસ્તાન માં સન્યાસી કેટલા છે? થોડાક હશે, થોડાક મારી સમજ, બહુ થોડાક જ હશે, એ કોઈ નહીં. હજુ કલ્ચર માંથી મળે, હાથર માંથી મળે, પણ અત્યારે તો આ સન્યાસી માં હાથે સન્યાસી કલ્ચર બધું લોકોને કલ્ચર જોયે છે ને, લોકો નહીં બાબુજી કોઈ એકાદ તો હશે ને આપણે. પછી આપણને લાગે કે મને કે સહયોગ કરે તો શું ફેલાવો એવું લાગે આપણને, પછી થતું નથી પડે, ઉમર નથી આવતી ને, જ્યાં જાય તો હમ હમ હમ એને ગાળો ભરીએ તો એ રાજી થાય, માર મારીએ તો એ રાજી થાય. તમારે જોયા છે નાયક પણ જ નહીં, મૂર્તિ મૂર્તિ દેખાય છે, પણ મૂર્તિ બનાવો બિંદ્રાબન ને એક બે દાદા મને જોયા કે અહીંયા હું અમારે ગુરુજી ને કહ્યા કે તમે થોડા પપૈયા બિંદ્રાબન માં લઈ જાઓ પ્રાણી સન્યાસી માટે. પછી હું લઈ ગયો ત્યાં, ત્યાં લઈ ગયા કે હું વડોદરા થી આવ્યો છું પ્રાણી સ્વામી પાસેથી. પછી એ કહે કે ત્યાં કોઈ બતાવવાની જરૂર નથી કે ક્યાંથી આવ્યા છે ને કોને મોકલ્યા છે, બસ જ્ઞાની ભાષાનો સન્યાસી જોઈએ. કેવું એ જોતો ના હતો, બસ નીચી વાત નહીં, એસા એસા કરકે બોલતા. બે દર્શન સન્યાસા નહીં, એક લૌકિક લોક ભાષાના અને અલૌકિક જ્ઞાની ભાષાના હોય. ભગવાન કેવાય, ભગવાન કેવાય, કૃષ્ણ ભગવાન થી ઊંચું પદ કેવાય, આપ છો કોઈ વગર હોય, આપ છો આપડે કોઈને કહીએ ને કે તમારી કરતા બધા સારા જોયા છે તો પછી એકદમ કપટ છે. ત્યાં તને જી થાય તૈયારી કરી સંસારમાં રહી થઈ શકાય. બિઝનેસ પર કોણ કર્યું છે અત્યારે ઓફિસમાં જન્મ બધા બુદ્ધિજીવી ને એક્સેપ્ટ કરવું પડે એ વાત બુદ્ધિજીવી એક્સેપ્ટ કરે એ વાત અગર તમને કઈ કઈ કઈ ટ્રેન પણ કામ ભર્યા કરે અગર તમને અને જો લો લો લો માટીમાં બેઠો તો એ લો ક્યાં આગળ ચેક્ટ મળે છે તે ફરી કાઢે ડગલીઓ ક્યાં મળે ફરી કાઢે ધંધો દે જ્યાં જાય દુકાન જાય તો પાન ક્યાં સસ્તું મળે છે ફરી કાઢે અને પાન ખાંડ હોય ને તો સસ્તાનું સસ્તું ક્યાં મળે છે ચા પીવાની સસ્તાનું સસ્તી ક્યાં ને સારી પાછી સારી અને સસ્તી એની સસ્તો હોય બધી શાકભાજી એ સારી અને સસ્તી સારી સસ્તી એ એમનો લોભ્યો લોભ્યો એટલે જન્મથી જ લોભ્યો હોય તે તણ આગળ સંસારમાં જાય ત્યારે લોભનો આંકડો એનો પૂરો થાય તો એ લિંક હોય જાગતી આપણે જ્યારે જગાડીએ નહીં જગાડીએ નહીં ત્યારે લોભમાં જ હોય જાગ્યો લોભનો અને માની હોય નહીં તે માનની જ ગોઠવણી કર્યા કરતો હોય આખો દાડો જ્યારે જગાડો ત્યારે માની અને અપમાન કેમ ના થાય અપમાન કેમ ના થાય ભોમાં એમાં એમાં એમાં તકેદારી દે બે વાક્યો પણ નહીં લાગતું તમને લાગે છે બે વાક્યો હાથ બુદ્ધિ છે બુદ્ધિ જીવ એક્સેપ કરે ના એક્સેપ કરે જરૂર પડે ને તમને કેમ લાગે છે આ બે વાક્યો હાથ છે તો બોલો ફરી બોલો જન્મ પેલા ચાલ તો ને મુવા પછી ચાલ છે એટલે રાખો 90% પુસ્તકો બધા વૈરાગ લાવવા માટે લખ્યો તો વૈરાગ કોઈ ના આવે ને બે વાક્યો જો ભાગા થાય ને વૈરાગ થાય છે યથાર્થ વાક્ય હોવું જોઈએ કેવું જ્ઞાની પુરુષ ના કવિ હોય તો જ છે ચાલે બીજા કોઈ બધું નહીં આવું વાક્ય ભળે નીકળે નહીં આવું આવો ખબર આવી વેલ્ડિંગ જ ના નીકળે આ વેલ્ડિંગ કરી છે નહીં એમાં શબ્દો તો આપણા એમાં છે તેના છે શું તો શબ્દો એના બીજા છે શું સારો ભેર છે વેલ્ડિંગ નો ભેર છે કેવી સુંદર વેલ્ડિંગ કરી મને પોતાને કોઈ ગમી આ ટાઈટ કરતા તો સીધા થાય ને જરાક પાછલો મારા વાંચ પાછળ મને એક અવતાર પાછળ હોય અનંત અવતાર થી આવું નવું કર્યા કરે માથું ભરવું પડે ને ત્યાર તાર આપ સાથે બહાર ગમે એટલો પાછો ચૂકો ત્યારે પણ ધર્મ ત્યાં છે માથું ભરવું પડે ને ચાલો આગળ પૂર્ણ વિરામ અર્ધ વિરામ હે અર્ધ વિરામ અલ્પ વિરામ અર્ધ વિરામ પૂર્ણ વિરામ હા પછી બધો અવતાર થશે તો બહુ ધમકી આપો ધમકી તમે અવતાર અવતાર ને તમે અવતાર ને તો સમજો ને તમે તો ધમકી ના કહેવાય અવતાર તો એક કલાક માં પાંચ પાંચ લાખ થાય તમે આવું આ સંસ્થાનો જે તમારો જે જાણો ને એટલે તમારું આટલા બધા અવતાર તમે તો કેવા જાણો અવતાર દેવ એવું નહીં એ સમજાવો એક અવતાર દેવ નો હોય ને તેમાં પાંચે બધા અવતાર પેલા ઠકરા થઈ જાય એટલા બધા દેવ ના અવતાર નર્ક ગતિ માં એવડા મોટા અવતાર. અને અહીં તો સૂક્ષ્મ એક સાસુ સાસ માં 70 વખત મરે છે. 70 વખત મૃત્યુલોક માં આયુષ નાનમ નાનું છે. નાના નાના જીવો બરોબર. માણસ નો અવતાર કેટલા વખત ને? માણસ ના અવતાર ની વાત. માણસ નો અવતાર તો માણસ ના આવતા નહીં, ભટકવું જ પડે ને. જો આ જાનવર બંધાયું હોય તો બસો વર્ષ ભટકી જવું પડે. જાનવર બંધાઈ ને અહીંથી અહીંથી પાછા આપણે ક્યાં કૂતરા બેઠા હોય છે ને, તે જ આપણા ઓળખણ દ્વારા બધા બહારના આવતા નથી. કાકો મામો બધા એના એ જ છે. ગામડા ગયો હતો એક જણે, બાયણા માં કુતરું ગરે માર્યું. એટલે કોને માર્યા? કાકા તમારા નજીક નજીક આ કિલો કિલો છે ને કુતરા સમજાય કેવા છે. અને તે તમારા સંજોગો ઓળખે છે, હિસાબ છે, હુમાન બન છે. એ બધું તમારે નજીક ના, બહાર ના કોઈ લાગ્યા નથી. આપણા ના આપણા બધા મનુષ્ય મનુષ્ય અવતાર હોય, એમાં પાછળતા હોય, પાછળ તારા વિચાર આવે એટલે પશુ એની મજા. પછી સજ્જન તારા વિચાર આવે ફરી માણસ થાય. વેચવાનું જ્ઞાન છે. કેવું છે? વેચે રાખો. મેં તો આવ્યું છે ત્યાંથી વચ્ચે. હા, અમારો માલ નથી. શું છે માલ અમારો? જેને વાપરે તેના બાપ. તમારે એવું કહે દેવાનું, જે વાપરે તેના બાપ. એવું કરે છું બાકી રહેતું જ નથી. શિષ્યો કોણ થઈ શકે? પૈસા કુદરતે એને શિષ્યો કરે શીખી નહીં. જેને પોતે કોણ છું, શાના માટે આવ્યો છું, જાણે છે પોતે કોણ છું, શાના માટે આવ્યો છું, આ બધું મારે શું લેવા દેવા છે તે જાણે છે. શીખીએ શીખી પછી કુદરતે શીખી કરે ને, એ તો પૈસા વધારે આપે તો લો ઉભો થઈ જાય. તો ઓછા આપે તારે ઊંધા થતા કરે લડ્યા કરે ને. એટલે જન તો આ લખા લખા જો કોઈ નો બાપ થયો તો છોકરા ને તે કહે, જો સાસુ થઈ તો એને તે કહે. થવું જોઈએ કઈ કઈ થયો. તમે સાસુ થશો ને નહીં થાય? હા, પણ એવું ના થાય નહીં. તમારે સસરા પાસે બધું થઈ બેઠા ને દાદા ઘર આવો તો તને પોતે એવો કાગળો છે કોઈ ફરી ઘરે લઈ બહુ માં કરી ગયા, બહુ માં કરી ગયા. ભલે ભવને કે મસ્ત બધા જમા જમા બનાવી ભણાવે છે ને, તો મસ્ત ની ચક્કર લીધા બધા. મગજ ના ચક્કર બગડી ગયા હોય તેને માટે પેપર વેપર બધા ખોરાકી સિનેમા બિનેમા છે ને માટે આ બધા કવિ માં જે સાધન ઉભા છે તે મગજ ના ચક્કર